રશિયાના મહાત્મા ગુરજેફ બહુ રહસ્યવાદી ચિંતક થયા. એમની પાસે એક પત્રકાર મહિલા નામ એનું કેથરીન મળવા આવી, પણ હવે ચેઇન સ્મોકર, સિગાર ઉપર સિગાર પીએ. ઘણા લોકો એમ કહે ને વિદેશના આમ એડવાન્સ બહુ, બેનો બૈરાઓ પણ સિગરેટ બીડી પીએ, એટલે આપણે તો બહુ પહેલેથી એડવાન્સ છે, અહીંયા વાઘરી લોકો પહેલેથી નહીં પીતા. હવે બહુ વર્ષોથી જોઈએ છે, બે સામસામા પીતા હોય, લ્યો બોલો, બૈરાઓ પીતા હોય. આપણે તો એ લોકો જે એ પીએ, તમે એ છો વેરા, આમાં શું વળી તમે એડવાન્સ કરી નાખી. હવે એનું બધા ગૌરવ, કેથરીન મહિલા પત્રકાર સિગાર ઉપર સિગાર પીએ. ગુરજીપ મહાત્માએ કીધું કે મેડમ આ તમે પીઓ છો એ સારું નથી, શું મળે છે ધુઆને અંદર નાખો ને બહાર કાઢવાનો, આ કંઈ સારી ચીજ છે એમ, છોડી દેવું જોઈએ, એનાથી શું છે, શા માટે તબિયતને ખરાબ કરો છો, તમે એના ગુણ દોષ નથી જાણતા, સમજદાર થઈને આવું કરો છો. આ મૂકી એ જ ક્ષણે છોડી દીધી. છ મહિના પછી કેથરીન મળવા આવ્યા ત્યારે એમણે કીધું, મહાત્માજી આપના વતને મેં મૂકી દીધું, બહુ જૂનું વ્યસન, એડિક્શન જૂનું, કોઈથી છૂટે નહીં, પણ છૂટી ગયું આપણે, મેં ઘણાને કહ્યું પણ કોઈ ના છોડી શકે, આટલું જૂનું વ્યસન એમ છોડવું કોઈ સહેલી વાત નથી, પણ મારાથી છૂટી ગયું. એ ગયું તે ગયું, દ્રઢતા જોઈએ, સંકલ્પ જોઈએ, કંઈક હોંસલા હોય તો આ થાય, જેવા તેવાથી આ થતું નથી, પણ મેં છોડી દીધું. 6 મહિના થયા, સામું જોયું નથી. અમારા ઘણા મિત્રો છે એ બધાને કહે છે, પણ એ મેં તમારા નામથી પણ કહ્યું પણ નથી છોડી શકતા. એમ કેમ છૂટે? આ બહુ મોટી લત છે. માણસ મરવાનું પસંદ કરે પણ વ્યસન છોડી ના શકે, એ તો પોતામાં કાંઈક ચેતના હોય તો જ છૂટે. મહાત્મા ગુરુજેવ કહે, કેથરીન જી તમે સિગરેટ પીવાનું ચાલુ કરો. કેમ? તમે સિગરેટ જેટલી નુકસાન કરતી હતી એના કરતાં આ છોડ્યાનો અહંકાર વધારે નુકસાન કરી રહ્યો છે, એટલે તમે એ છોડી દો. અહંકાર તો વ્યસન કરતાંય પણ ખતરનાક છે. વ્યસન તમારા શરીરનો નાશ કરશે, અહંકાર તો તમારા કેટલાય જન્મોને ખરાબ કરી નાખશે, માટે તમે એ છોડી દો અને સિગરેટ પીવાનું ચાલુ કરી દો, એટલે તમારો અહંકાર તો છૂટે. આ ગર્વ છે, મેં કરી બતાવ્યું. અને પેલા અભેસિંહ એમ બોલે છે કે મારા ગુરુ ગોપાળાનંદ સ્વામીના વર્તમાન છે, મારાથી આ ન થાય, સામે દેખાય છે ગુરુ, એનું વચન છે. શેના માટે નથી પીતા? ગુરુને લીધે નથી પીતા. આ શેને લીધે બોલે છે? મેં કર્યું છે. આ ગર્વનો અને ગૌરવનો ભેદ છે. એટલે યુવાનીનો ગર્વ નથી કરવાનો, આઈ એમ સમથિંગ એમ નહીં, પણ ગૌરવ કરવાની જરૂર છે. ગૌરવ શું છે? પહેલી જ વાત કે જેને યુવાનીનો ગૌરવ હોય એ વ્યસન જ ન કરી શકે, કારણ કે યુવાની પોતે જ એક માદક છે, યુવાની પોતે જ નશીલી છે. એમાં જે લોકો બીડી સિગરેટ ગુટકા માવા મસાલા જે પીએ છે, શરાબ પીએ છે, એ લોકો યુવાનીનું જ અપમાન કરે છે, એને પોતાનો યૌવનનું જ ગૌરવ નથી, એને ખબર જ નથી કે યૌવન શું છે, ગોડ ગિફ્ટેડ છે. એનું ગૌરવ હોય હું કોણ છું, હું જુવાન માણસ, મારા નશાની શું જરૂર છે. તમે આ ટીટોળી હોય તમે જોજો, એ વૃદ્ધ કે જુવાન, એમાં તમે ભેદ નહીં પાડી શકો. એ કાંઈ પીએ છે? સવારમાં ઉઠીને ચા પીએ છે, સિગરેટ પીએ છે, 135 ખાય છે, 300 ચડાવે છે, કોફી પીએ છે, કોકો પીએ છે, કાંઈ પીએ છે, અને છતાંય હાલવાન ઠસો જોવો તો ક્યાંય નીકળી જાય તમારે, અને તમારી સામે એમ જોવે કે આપણને નશો ચડી જાય. એમ યુવાની પોતે જ એક નશો છે, અને જે એમાં બીડી સિગરેટ તમાકુ શરાબ કે જે તે વસ્તુ નશા માટે જે પીએ છે, એક ગુટકાની પડીકી આમાં ઠલવીને મોઢામાં ઠલવતો હોય, એ યુવાન પોતાની યૌવનનું જ અપમાન કરે છે. એને પોતાનું ગૌરવ હોય યૌવનનું, આ ખાઈ પી જ ના શકે. પોતાનો નશો હોય એને તો એને ગૌરવ સમજ્યો છે, નશા મુજમે હે શરાબ મે નાહી, નશા મુજમે હે શરાબ મે નાહી, યદી શરાબ મે હોતા તો બોતલે ક્યુ ન ઉછલતી. શરાબમાં નશો છે જ નહીં, હોય તો બોટલે એ બધી શાંત જ ઊભી હોય છે, એમાં હોય તો ઉછળવી ન જોઈ. આપણામાં નશો છે, જિંદગી ખૂબસૂરત હે હમે જીના નહીં આતા, નશા તો હર ચીજ મે હે હમે પીના નહીં આતા. હર ચીજમાં નશો છે. તમે જુઓ, તમે બસમાં જતા હો અને એમાં કોઈ એક વૃદ્ધ કે એક બહેન નાનું છોકરું તેડીને બસમાં આવે અને છેક રાજકોટથી લીંબડી સુધી જગ્યા મળવાની હોય જ નહીં, અને ત્યારે તમે ઊભા થઈ બે દિવસનો ઉજાગરો હોય, થાક પીંડ્યું, ભડાકા મારતો હોય, માથું ડૂલી જાય એટલો તમને ઊંઘ ચડી હોય, અને રૂવે રૂવે જોવાને થાક છે, પણ પેલા બહેનને કે વૃદ્ધને કે દાદીને કે દાદાને જોયા અને તમે ઊભા થઈને એને સીટ આપી દો અને તમે ઊભા ઊભા એમ ને એમ લીંબડી નહીં રાજકોટ સુધી વ્યા જાઓ, થાક નહીં લાગે. એ પરોપકાર કર્યું ને. ચીજ જોવો, નશા હર ચીજ મેં હે અમે પીના નહીં આતા. રાજકોટ સુધી એમને ઊભા ઊભા વયા જાઓ બે દિવસના થાકોડા પછી, પણ થાક લાગશે નહીં, નશો અંદરથી આવશે. કામ કેવું કર્યું, એકને ઉપયોગમાં આવ્યું. એ માણસ થાક, માણસને થાક ઉતારી નાખે. વિચાર કરજો, તમે જોજો ક્યારેક કોઈને એવી મદદ થઈ ગઈ હોય, તમારી પાસે એક જ ગ્લાસ બોટલમાં પાણી હોય અને ક્યાંક અંતરિયાળ પાણીની જરૂર, એક છોકરાને નાનકડું છોકરું તેડીને કોઈ મહિલા ઊભી હોય અને એનું બચ્ચું બાળક પાણી માટે તરસતું હોય, તમને આકંઠ તરસ લાગી હોય, ઝાડવા નીચે બેસીને પીવાની જ તૈયારી કરતા હોય અને એમાં પેલા બાળકની તરસ માટે તમે પાણી આપી દો અને તમે 5 કલાક તરસ વગર ખેંચી નાખો, તોય તમને થાક નહીં લાગે, દુઃખ નહીં લાગે. પણ પેલાને પાણી પીવડાવ્યું ને, એનો તમને રોમ રોમ નશો આવશે. શું આજે કામ થયું, શું સત્કાર્ય થયું છે. એક જરૂરતમંદને ક્યારેક તમે 5-25-50 હજાર રૂપિયા આપી જોજો અને એનું કામ શોભી જાય, આખો દિવસ એમ થશે આજે આપણને બહુ સરસ જોગ મળ્યો કે એકને મદદ થઈ. હર ચીજ તમે જુઓ, રોટલી રોટલો, પૈસો, સંપત્તિ, બધું જ વસ્તુઓ, એમાં નશો છે, પણ એને આપણને વાપરતા નથી આવડતું, એને પીતા નથી આવડતું. એટલે યુવાની સ્વયં એક નશો છે, એમાં જે નશો કરે છે, પાન મસાલા ગુટકા બીડી સિગાર, એ યુવાનીનું અપમાન કરે છે. એ યુવાન ન કહેવાય, એને ગૌરવ નથી. એને ગર્વ હોઈ શકે પણ ગૌરવ નથી. ગૌરવ હોય એ આ ન કરી શકે. બર્નાર્ડ શો, ઇંગ્લેન્ડના સારા વિચારક, તત્વચિંતક, સાહિત્યકાર, એ સંપૂર્ણ શાકાહારી હતા. હવે ત્યાં તો જન્મજાત માંસાહાર છે, સંપૂર્ણ શાકાહારી. કોઈ એમને કે તમે અહીંયા જન્મ્યા, અહીંયા મોટા થયા, આ સંસ્કૃતિ આપણી યુરોપની સંસ્કૃતિ, ને તમે શરાબને માંસાહાર કરો નહીં, માંસ વગર તો કેમ ખા, વેજીટેબલ તો ગાર્બેજ ફૂડ છે, એમાંથી શું થાય શું થાય. બર્નાર્ડ શો જવાબ આપ્યો કે ભાઈ મારું પેટ છે, એ પેટ છે, મરદા દફન કરવાનું કબ્રસ્તાન નથી, કે હું એમાં મરેલા પશુ પક્ષીઓને મરદા દફન કરું, મારું પેટ પેટ છે, આને ગૌરવ કહેવાય. એમાં હું મરદા નાખું, હું માણસ છું, હું કોઈ વાઘ સિંહ દીપડો નથી કે હું હિંસા કરી મારું પેટ ભરું. એને માણસાઈનું ગૌરવ છે, જો હું માણસ છું. અરે માણસનું પોતાને ગૌરવ હોય તો એને અપવિત્ર કેમ કરી શકે. આ તાજમહાલ છે, હવે એમાં જઈને તમે કાદવ કીચડ ને ગંદકી ને ઉકરડામાંથી બધું વીણી વીણી ને ગટરનો બધો માલ હોય એ તમે તાજમહાલમાં ઠલવો, ત્યાં જઈને નાખ્યો વચ્ચે, તો એ ભાઈ આ આ આ મહાલયનું તો તમે ઇજ્જત કરો યાર, તમે આ અહીંયા ક્યાં નાખ્યું. એને ફર્શ ઉપર તમે વીડિયોનું છે ઠૂઠું નાખો તોય કોઈ કહેશે, એટલે આની તો આ સંગે મરમરની તો તમે કંઈક ઇજ્જત કરો, અહીંયા ઠૂઠું નાખ્યું, જરાક આમ તમે થૂકો તો કોઈ કહે છે, એટલે આની તો ઇજ્જત કરો. અરે મંદિરમાં આવીને કોઈ કામ બીડી પીવે તો, અરે ભાઈ ઠાકોરજીની ઇજ્જત તો કરે યાર, તમે શું કરો છો, તરત કોઈ કહેશે. એમ આપણે એક મંદિર છે, દેહો દેવાલયો પ્રોક્ત, આમાં ભગવાન બેઠો છે, હૃદય સન્નિવિષ્ટો સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતઃ. એ અર્જુન, હું બધા પ્રાણીઓના જઠરમાં બેઠો છો વૈશ્વાનર અગ્નિ થઈને, અને બધાના હૃદયમાં હું રહ્યો છું. હવે મંદિર થયું, જ્યાં ઠાકોરજી બેઠો ત્યાં ધુમાડો નાખવાનો, ત્યાં તમાકુ ગુટકા નાખવાના કે જેને કીડા મકોડાય નથી ખાતા. દરેકમાં કીડા પડે, તમાકુ જ્યાં પીડ્યું હોય ત્યાં કીડા જ ન પડે. આ ગરમ કપડાં સાચવાય તો ઘણાનો તમાકુનો પાંદડા નાખી દે, પડે જ નહીં, વાતરી જ પડે નહીં. તમારે ઊનના ગરમ શાલા તે બધા જર્સી તે તમારે જે હોય ને પડે જ નહીં, એને માણસ મૂકતો નથી. ગધેડા જેને સૂંઘતા નથી. હરિયાણા ખેતર હોય, સોસરવું ગધેડું નીકળી જાય, હડહડાટ જાય, નહીં તો કેવી લીલી કુંજાર તમાકુ ઊભી હોય. એટલે ગધેડાને આવી રીતે ખેતરમાં સોસરો આમ આંખી ઊંચીને ભાગતો જોઈને, એટલે કોઈ કીધું કે લા ગધેડા આવું સરસ લીલોતરી છે તું ખાતો નથી? ગધેડો કે માણસ હતો ત્યારે બહુ ખાધું એટલે ગધેડો થયો, હવે ખાવ તો શું થાવ. એટલે જેને પોતાનું ગૌરવ હોય, યુવાનીનું ગૌરવ હોય, એ વ્યસન ન કરી શકે, ન થાય એનાથી. હરિમંદિરનો આદર કરે. અહીંયા કેવી રીતે આ ન ખાવા જેવું કેમ પધરાવાય? ઠાકોરજી પાસે એવું કેવી રીતે મુકાય? મસ્જિદમાં એક શરાબી પિયકળ જઈને બોટલ ખોલીને આમ રહી અને મુસલમાન એ શરાબ પીવા માંડ્યો. પેલો મૌલવી જોઈ ગયો. આમ તો કુરાને શરીફમાં શરાબની ને ઇસ્લામ ધર્મમાં શરાબની સંપૂર્ણપણે ના છે કે શરાબ પીવાય જ નહીં, પણ વધારે વધારે લોકો એમાં પીડ્યા છે. ધંધો એ પીવાનું દરેક ધર્મમાં એ હોય ને, આપણે આપણા ધર્મમાં જે ના પાડી હોય એવું કરનાર જ મોટો ભાગ નીકળતો હોય છે. શરાબની બંધી છે કુરાને શરીફમાં કે ના પીવાય. અને આણે પાછું મસ્જિદમાં સારું ચાલુ કર્યું અને મૌલી જોઈ ગયો એટલે એમણે કીધું કે ભાઈ તમે આ શું ધંધો કર્યો? અહીંયા પીવો ને, નથી પીવાની ના પાડી છે પીવાનું નહીં, એને બદલે તમે બીજે પીવો. અને બીજે નહીં પીએ તો મસ્જિદમાં આવ્યું, અને અહીં સામે બેઠીને મસ્જિદમાં પીવાનું. ત્યારે ઓલે જરાબ દીધો તમે જોયો, જાહિદ શરાબ પીને દે એ મસ્જિદ મેં બેઠ કર, જાહિદ શરાબ પીને દે મસ્જિદ મેં બેઠ કર, વરના એસી જગા બતા દે જહા ખુદા ન હો. લે અરે આ પિયકળ હોય શાયરી બહુ બોલે, આસમાનમાંથી ઉતરતી હોય છે, અદભુત બોલતા હોય લોકો. વરના એસી જગા બતા ખુદા. પછી મૌલવી બોલ્યો છે ને એ મહત્વનું છે. એમણે કીધું અરે ઓ રિંદ શરાબ પી મસ્જિદ મેં બેઠ કર, અરિંદ પિયકડ શરાબ પી મસ્જિદ મેં બેઠ કર, અગર દિલ મેં ખુદા નહીં હૈ તો કહીં ભી ખુદા નહીં હૈ. જો તારામાં જ રામ ન હોય તો પછી ક્યાંય તારા માટે રામ નથી યાર. એની ઇજ્જત કરો કે આપણી અંદર હરિમંદિર છે, ઠાકોર બિરાજે છે, આ યૌવન છે, એને ભ્રષ્ટ ન કરાય, એનું અપમાન ન કરાય. વ્યસનો કરનારા છે આ, અમે સાધુ સંતો કશું જ નથી પીતા, નથી ચા પીતા, નથી કોફી પીતા, કશું નથી, નહીં તમાકુ, નહીં સોપારીનો કટકો, કાંઈ નહીં. અને છતાંય જો એમનામ જ છે. ઘણા લોકો કે તમાકુ ગુટકો થોડક ના નાખે ને તો સવારમાં ટ્રાંકોલ નથી આવતો, એટલે સમજ્યા ને ટોયલેટ જવાનું થતું નથી. અરે ભલા માણા અમે કાંઈ નથી પીતા તો તમે કયો અત્યારે જઈ આવ્યો? જરૂર જ શું છે ભાઈ? આથે કરીને એટલે બંધાણ, એને બંધાણ કહેવામાં, બંધાણ જે બાંધી રાખે એનું નામ બંધાણ. હવે આવો યુવાન માણસ જે બીજાને પરતંત્ર થઈ જાય એને યુવાન કેમ કહેવાય? એને પોતાને યૌવનનું જ ગૌરવ ન કર્યું, એનો આદર ન કર્યો. એટલે ગર્વ ન કરો પણ ગૌરવ. ગૌરવ હશે તો આ નહીં થાય કે મારાથી થાય જ કેમ. બળદિયા બુદ્ધિ વિના રે તમે એક જ મારો ઉલાળો, એક જ નાખો ઉલાળો, કા વેઠો આ કહાલો કાળો. બળદિયા બુદ્ધિ વિના રે તમે એક જ નાખો ઉલાળો. બળદનો આખો મોટો ભર ભરેલો અને બે બળદ જોડેલા, ખેડૂતે બળદ લઈને આ ભર ભરેલો આખું ગાડું બહુ મોટો ભર ઘાસનો ગંજો મોટો ભરેલો, બહુ મોટો વજન. પણ થોડુંક આમ ચાલ્યા ને સામે એમ થોડો તડ ચડવાનો છે, એટલે ખેડૂત થોડી વાર ત્યાં વિરામ કરી અને બેઠો છે, એટલે ક્યાંય પાણી પીવા આજુબાજુ ગયો છે. તો મોટું ભરોટું એટલે કેટલા મણ વજનનું, બે બળદ જોડેલા, અને નિરાયતે બળદ તો આમ પ્રસન્ન મુદ્રાએથી ઊભા હતા, અને ખેડૂત આવે એટલે તરત ચાલવાનું હતું. એ એક ગધેડો જોઈ ગયો. એ ગધેડો આ બળદને ઉપદેશ કરે છે, એ કે આ તમે બુદ્ધિ વગર ના છો, આટલું બધું ઉપાડવાની જરૂર શું છે તમારે, તમારા અકલનો છાંટો ને આ ભાર ઉપાડે. બળદ યા બુદ્ધિ વિના ના રે, તમે એક જ નાખો ઉલાળ, ઓહલાવી નાખો, નાખો બધું ઊંધું ઊંધું નાખો. અને એકવાર ઊંધું નાખશો, કોઈ દી પેલો ખેડૂત છે ને તમારો પર ભાર નહીં ભરે. આ તમે ડાયા ડમરા થઈને ઉપાડો છો ને એટલે જ ભરે જાય છે. હાથી જેવા તમે લાગો હાડેતા, હાડમાં શરીરમાં હાથી જેવા લાગો છો. હાથી જેવા તમે લાગો હાડેતા, અમથા અમથા ઓગાળો. જુગાલી કરે, હવે તમને અક્કલનો છાંટો છે, આરામથી ઓગાળે રાખો છો, હાડમાં તો હાથી જેવા લાગો છો. રાસ પકડીને ખેંચી રાખે, રાસ પકડીને ખેંચી રાખે, તોય આવે નહી તમને કંટાળો બળધિયા. બુદ્ધિ વિના ના રે, તમે એક જ નાખો ઉલાણો, ઓહલાવી નાખો ને, બળદ ગાડું નાખો, બળ ખેડૂઈ જાય, ત્રણ કળસો જખાને હેઠો મોજ પડી જશે. એટલે બળદ ટાઢા કાન કરીને આમ જોઈ રાખે છે, કઈ બોલતા નથી. ગધેડા હજી ચાલુ રાખ્યું કે આ હું તમને કહું છું, અનુભવમાંથી કહું છું એટલે મારું માનો, ઘણા આપણને આવી શિખામણ દેવા આવે. હા હા, આ મારે સાત અનુભવની વાત, ભાઈ તારો અનુભવ તારી પાસે રાખ. હું ગધેડો કે છે, વીતી એની વાત કહું છું, મને કુંભાર મળ્યો તો કજાડો. ગધેડો કે મને વીતી હતી અને કુંભાર એવો મળ્યો તો કજાડો. લગડું આખું ભરેલો ઠાયે, કુંભાર તો બળદ ગધેડા ઉપર નાખે ને એને લગડું કે, બે બે ખલેચા હોય ને એમાં ભરી નાખીને પછી એમ બે ત્રણ લાકડાને ઓઠીંગું મૂકી અને એના ઉપર માટલાનો આખો એ ભર ભરે, પચાપણો માટલા ભરી દે, લાકડાની ચોકઠી મૂકી અને એના ઉપર સ્ટેન્ડ બનાવે ગધેડા ઉપર, અને એના ઉપર માટલાઓ ગોઠવે અને પછી કુંભાર એને લઈ જાય એક જગ્યાએ બીજી જગ્યાએ, એને લગડું કહેવાય. વીતી એની વાત કહું છું, મને કુંભાર મળ્યો તો કજાડો. લગડું આખું ભરે લોઠાએ, પરાણે પરાણે ભરે, હમાય નહીં તોય ભરાવે, વળી એક માટલું વધારે નાખી દે, હલો કેવો છે કજાડો પડે. લગડું આખું ભરે લોઠાએ, પરાણે પરાણે ભરે લોઠાએ, એ ભાન વિનાનો ભમરાળો બળધિયા. બુદ્ધિ વિના ના રે, તમે એક જ નાખો, એક જ નાખો, એક જ નાખો ઉલાળો. વાત સાચી છે. એટલે બળદિયા ટાઢા કાન કરીને સાંભળી રાખ્યું, પણ પછી એણે જે જવાબ દીધો ને, આમ તો વાત લાંબી છે પણ છેલ્લો જવાબ આપણે જોઈ લઈએ, બહુ મજાનો. બળદિયા કે, ભાઈ એ અમારાથી નહીં થાય, તે જે કર્યું એ. પેલો કુંભાર પેલો ગધેડો કે, પણ મેં શું કર્યું એ તો હજી તમે સાંભળો, શું કર્યું? ભરી બજારે એ મેં નાખ્યું ભૂંડાએ, એ આખો ઉખળ માળો. મારા પર લગડું ગોઠ્યું, પાછલું ઢીંઢું ઊંચું કરી અને બે પગને ઊંચું મારી અને એવો કોદું કર્યું, બધું ઉલળીને હેઠું ભીડ્યું. પાછળું ઢીંઢું ઉછાળ્યું મેં. ભરી બજારે નાખ્યું ભૂંડાએ, એ આખો ઉખળ માળો. ઠામ ફોડીને પાડ્યા ઠેકાણે, ઠામ ફોડીને પાડ્યા ઠેકાણે, ત્યાંથી ધોડ્યો આવું તમ ઢાળો બળદિયા. બુદ્ધિ વિના ના રે, આ એક જ નાખો ઉલાળો. એ બધું ફોડીને ત્યાંથી ભાગીને જ અહીંયા આવું છું, પણ તેદુનો છાંડી ગયો છે, કુંભાર મારા ઉપર બહુ વજન નથી ભરતો, જો કરીશ તો કદુક દઈને હેઠું નાખશે. એટલે તમે એક વાર આમ ઉલાળો તો ખરા, ભરને નાખો, નાખી દો, જોતો તોડે ખેડૂતે જાય ભરાઈ જાય, બધું સમજી જાય છે, સુખી થઈ જાય છો, મારું માનો. ત્યારે બળદે જવાબ દીધો, એ અહીંયામાં કોતરવાની જરૂર છે. બળદ કે છે, ભાઈ તે કર્યું એવું અમારાથી ક્યારેય નહીં થાય. કેમ? ધાવણ ધાવ્યા મે કામ ધેનુ ના, એના છોરું ન હોય ચંડાળ. ધાવણ ધાવ્યા અમે કામ ધેનુ ના, કામ ધેનુ ગાય, એના છોરું એટલે છોકરા ન હોય ચંડાળો. એ નીચ હલકા ન હોય. અમે કોના ધાવણ ધાવ્યા છીએ વાત તો જો તું. માતા અમારી જગત જનેતા, માતા અમારી જગત જનેતા, આખી દુનિયા એના પગ પૂજે. અમારી માં તમે જોવો તો ખરા, ભલા માણસ એના પૂછડા પૂજે. એ એનો પેશાબ મૂતર કહેવાય, એના દેવતાઓએ આચમન કરે ને મનુષ્ય માત્ર આચમન કરે. પૂછડા પૂજે, અમારા અમારા મોઢાના ચાંદલા કરીને પછી એના શુકન કરે, અને તમે અમને સમજાવવા આવ્યા છો. અમારી માં કોણ છે? જગત જનની જનેતા કહેવાય. માતા અમારી જગત જનેતા, રાહ અમારો છે નિરાળો. બળધિયા બુદ્ધિ વિના ના રે તને એક જ નાખો ઉલાળો. અમારાથી આ નહીં થાય, તમારાથી થાય. કેમ? તમે કેવાઓ ગધેડીના દીકરા, શું એને શોર્ટ માર્યો છે. આમાં શીખવાનું છે, આવું કઈ હોય ત્યારે આવું કેવું પડે, શું કરીએ. તમે કહેવાઓ ગધેડીના દીકરા, તમારી રીત પ્રમાણે રાડો. એ તમારી રીત છે. તમે કહેવાઓ ગધેડીના દીકરા, તમારી રીત પ્રમાણે રાડો. કાન કહે બોલવાનું બંધ કરી દે, મોટો ભાડો બુદ્ધિ વાળો. બળદિયા બુદ્ધિ વિના ના રે તમે એક જ નાખો ઉલાળો. અને ગધેડો છાનું મનો જતો રહ્યો. પણ ધાવણ ધાવ્યા અમે કામ ધેનુ ના, એના છોરું ન હોય છંડાળો. એ કઈને કહેવાની વાત શું છે? જૂનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામીએ જોરા ભગતને એવા બે ત્રણ પાર્ષદો એમને કીધું, જાઓ ગીરના નાનકડા નેસમાંથી સરસ મજાની સારી ગાય લેતા આવો દેવના થાળમાં દૂધ માટે. અને બે ત્રણ પાર્ષદો ગીરના ગામડાઓમાં ગયા, ત્યાં સરસ ગાય મજાની પસંદ કરી, જે પટેલ કે પેલા ખેડૂ ભરવાડ હશે એને અરે નક્કી થયા, જે 50-60-100 એ જમાનાના રૂપિયા હશે એ આપ્યા, અને ગાય છોડી અને લઈને ચાલતા થયા. એ વખતે પેલી ભરવાડણ એ પાણી ભરવા ગયેલી, એ રસ્તામાં એને સામે મળ્યા. એટલે ખબર તો ખરી કે વેચવાની છે. એટલે એમણે કીધું, ભાઈ તમે તો અમારી ગાય છે. હા હા, પણ અમે વેચાતી લીધી. તે ભાઈ બેઠા છે ને એમની સાથે બધું. ભલે ભલે, એ વેચી હોય મારા ધણીએ મારે ના ન પડાય, પણ તમે થોડી વાર મારું માનો પાછી લઈ આવશો મારે નેહડે. હવે શું છે, અમારું મોડું થાય છે. ભલે મોડું થાય પણ પાછી લાવો થોડી વાર, બહુ ખોટી પણ નહીં કરું. ના, અમને દૂધ પાણી ચા પાણી બધા કરાવ્યા છે, એવું અમે સન્માન થઈ ગયું છે, મહેમાનગતિ થઈ ગઈ છે, તમે હવે અમને જવા દો. તો ના, તમારી મહેમાનગતિ થઈ છે પણ મારે હજી એક કામ બાકી છે. એમ ગાયને પાછી લાવ્યા, ખીલે બાંધી, અને બાય ધીમેકથી પેલા ગાયના બનેલી વાત છે, ગાયના કાન પાસે જઈ અને પેલી બાઈ બોલી અને કઈ કીધું, અને પછી પેલા પાર્ષદોને કીધું, જાઓ હવે ગાય લઈ જાઓ. એટલે આ માડી કે આટલા માટે તમે શું લઈ આવ્યા, તમે એને કાનમાં શું કીધું? હા, મેં એને કીધું કે જો ગવત્રીમાં તું અમારા જોકની છો, અમારા જોકની એટલે એના વાડાની અમારી ગાય છો તું, તું જ્યાં જાય ત્યાં ડાઈ થઈને રહેજે, ક્યારે પગ ઉલાળતી નહીં, દૂધનું દોણું પાડી દેતી નહીં, કોઈને છીંગડે પૂછડે ક્યારેય મારતી નહીં, તારા પ્રત્યે કોઈ ધણીને રોષ થાય અને અમના અમને ફિટકાર પડે, આ ક્યાં વાડાનું જાનવર આવી ગયું છે કે જેદીથી આવ્યું તેદીથી હક નથી, માટે જ્યાં જા ત્યાં ડાઈ થઈને રેજે, અમારો જોક લજવતી નહીં, એમ મેં ગાયના કાનમાં કીધું છે ગુણાતીતાનંદ સ્વામી, કે અમે તમને પણ એ જ કહીએ છીએ, ભલા થઈને તમે અમારો સત્સંગનો જોક લજાવતા નહીં. જોક આ સત્સંગ આપણે કોના, એ ગૌરવ આવે તો જ થાય કે હવે સિંહ બાપુને એમ થયું કે હું ગુરુ ગોપાળાનંદ સ્વામીના વર્તમાન છે, મારાથી આ ન થાય. એમાં કોના સાધુનો છું, કયા સંપ્રદાયનો છું, કયા ઈષ્ટનું ભજન કરું છું, કોની મારા ગળામાં કંઠી છે, કોનો મારા કપાળમાં તિલક ચાંદલો છે, મારો બાપ કોણ છે, મારું કુળ કોણ છે, ક્યાં દેશનો છું, ગૌરવ હોવું જોઈએ. સ્વામી રામતીર્થ જાપાનમાં ગયા, રેલવે સ્ટેશન ઉપર બેઠા હતા, ટ્રેનને થોડી વાર હતી, ભૂખ લાગી હતી, એટલે સ્વામી રામતીર્થને એમ થયું કે અહીં જો થોડા ફળફૂલ મળી જાય તો ભોજન કરી લઉં. એટલે ફળફૂલ બહુ ગોહતા, પણ હવે દેશમાં એ વર્ષોમાં હવે તો બધી વસ્તુ બધું મળે છે, માંસાહારનું શરાબનું એવું બધું મળી જાય, પણ આ વસ્તુ મળે નહીં જલ્દી, એટલે ફ્રૂટ મળ્યા નહીં, ફળફૂલ મળ્યા નહીં. એટલે થાકીને પછી રામતીર્થ એક બેન્ચ ઉપર બાકડા ઉપર બેઠા, પણ મુખમાંથી બોલાઈ ગયું, આ કેવો દેશ છે કે જ્યાં ફળફૂલ પણ મળતા નથી. એ એક જાપાની સાંભળી ગયો. 25-20 મિનિટની અંદર માર માર કરતો આવી અને સ્વામીજીની પાસે સરસ મજાના જાત જાતના ફ્રૂટના ટોપલો બનેલી વાત ટોપલો મૂક્યો ફળફૂલનો. લ્યો સ્વામીજી, પ્રેમથી જમો. અરે ભાઈ, મેં તમને કહ્યું નથી. તો કે હું એક જાપાની જ છું, અમારો દેશ છે, પ્રેમથી જમો. પણ તમે તમારા દેશમાં જઈને બોલતા નહીં કે જાપાન કેવો દેશ છે કે જ્યાં ફળ ફૂલે મળતા નથી. મારા દેશનું નીચું નહીં પાડતા કે જ્યાં ફળ ફૂલ મળતા નથી. આને ગૌરવ કહેવાય. આપણે તો ક્યાં છે કઈ ગૌરવ જ, ગૌરવ ક્યાં છે? અને ગૌરવ હોય તો આવું થાય. એક જણો આપણા આ થોડા વર્ષો પહેલા જ એનો જ એક મોટો બહુ રાજકારણી એ જાપાન કન્ટ્રી ગયો છે, એટલે ક્યાંક ઇલેક્ટ્રોનિક્સ બહુ વસ્તુ લીધી, મોંઘી ચીજ હતી. એટલે પહેલાં એને કીધું કે ભાઈ એનું બિલ તો બનશે? તો કે હા બનેલી, આય બનેલી વાત છે, જો કોને ગૌરવ છે અને કોને નથી, બિલ તો બનશે. હા ભલે બનાવો, પણ જરા પ્રાઇસ નીચી લખજો, હું તમને પેમેન્ટ બધું પૂરું કરી દઈશ, પણ ઓછી કિંમત આંકજો અને લખજો, હું પૂરું પેમેન્ટ આપીશ તમને, પણ 25% જનું બિલ બનાવજો. પેલું કે એમ કેમ થાય, જેટલાની વસ્તુ એટલાનું બિલ બને, તમને એનો શું મમત છે, એટલો 25% જ બિલ બનાવજો. તો કે ત્યાં મારે દેશમાં જઈને મારે કસ્ટમ ડ્યુટી ઓછી લાગે ને, એટલા માટે મારે આ કરવું પડે. કારણ કે 5,000 પાઉન્ડ હોય કે ડોલર હોય, અને એની જગ્યાએ તમે $1,000 લખો તો મારી ડ્યુટી સાવ ઓછી થઈ જાય ને, એટલે 5,000ની મારી ડ્યુટી ક્યાં જાય, કસ્ટમ કેટલું મારે ભરવું પડે, એટલે એટલું 25% જ બિલ બનાવો. અને પેલી બિલ બુક અને પેન પેલા જાપાની જે ઇન્ડિયનને આપી કે લ્યો તમે તમારી જાતે જેટલા લખવા એટલા લખી લો, આઈ કેન નોટ ચીટ યોર કન્ટ્રી, યુ કેન. તમે વિચાર કરો, હું તારા દેશને છેતરી ન શકું, તું છેતરી શકે છે. જાપાનીઝ બોલે છે. પેન ને બિલ બુક બે આપી દીધા, જેટલા લખવા લખી લે, હું તારા દેશને ન છેતરી શકું, આઈ કેન નોટ ચીટ યોર કન્ટ્રી, યુ કેન. રડવું પડે એવી વાત છે, પણ ગૌરવ હોય તો થાય. જાપાનીઝને લોહી લોહીમાં ગૌરવ ભર્યું છે, મારો દેશ જાપાન છે, પેલા મારો દેશ, પછી બુદ્ધ અને પછી હું. આપણે પેલા હું, પછી એને હું માનું છું, બધાય દેશ તો કઈ ગોઈતો જડતો નથી. એમાંથી શીખ આપણે લેવાની, આપણે સંપ્રદાયને લીધે આ કઈક ઉપાસના ભક્તિ, આ સાધુ સંતો એના આશ્રયે આ બધા કઈક બે વચનો મળે છે, એનાથી કઈક ભગવાનની કૃપાથી, કઈક સંતોની કૃપાથી, કઈક સત્સંગીઓની કૃપાથી આપણે સુખી થયા છીએ, ઉજળા થયા છીએ, સારી રીતે રહીએ છે. છતાંય જેને લીધે આપણે સુખી થયા છીએ એનું ગૌરવ નથી. જો એને ગૌરવ હોય કે હું કોનો છું, મારા ગુરુ કોણ છે, મારા ગળામાં કંઠી કોની છે, ગુરુજીના નામની હો કંઠે છે ડોક, ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, બોલું બદલાય નહીં, હો માળા છે ડોકમાં. મયારામ ભટ્ટ માણાવદરના એક ડોશીને કંઈક તીર્થે જવું હશે,